શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 11મો અધ્યાય ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો સદાચાર વર્ણન અને રુદ્રાક્ષનું મહાત્મય ભગવાન નારાયણ કહે છે. નારદ, શુદ્ધ, સ્માર્ત, પૌરાણિક, વૈદિક, તાંત્રિક અને શ્રોત્ર આ છ પ્રકારના આચમન શ્રુતિઓમાં કહ્યા છે. મળમૂત્રનો ત્યાગ કર્યા પછી પવિત્રતા માટે જે આચમન કરવામાં આવે છે તેને શુદ્ધ આચમન કહે છે. કોઈ કાર્ય પહેલા કરવામાં આવતું આચમન સ્માર્ત અને પૌરાણિક કહેવાય છે. બ્રહ્મયજ્ઞ આરંભ કરતા પહેલા વૈદિક અને સ્રોત આચમન કરવામાં આવે છે. અસ્ત્રવિદ્યાના પ્રારંભમાં તાંત્રિક આચમનનો વિધિ છે. ઓમકાર સહિત ગાયત્રી મંત્રને ત્રણ વાર બોલીને શિખા બાંધવી, પછી આચમન કરીને હૃદય, બાહુ અને ખભાને સ્પર્શ કરવો. છીંક્યા પછી, થૂક્યા પછી, દાંતોને કે ઉચ્છિષ્ટને અડક્યા પછી, મુખથી અસત્ય વાત કર્યા પછી તથા પતિતોની સાથે વાત કર્યા પછી શુદ્ધ થવા માટે જમણા કાનનો સ્પર્શ કરવો. નારદ, અગ્નિ, જળ, વેદ, સોમ, સૂર્ય અને પવન આ બધા દેવતાઓ બ્રાહ્મણના જમણા કાન પર બિરાજે છે. મુનિવર, ત્યાર પછી નદી અથવા તળાવ પર જઈને શરીરને શુદ્ધ કરવા માટે સ્નાન કરવું. શરીર અત્યંત અપવિત્ર હોય છે, તેના નવ દ્વારોમાંથી હંમેશા મેલ નીકળે છે. તેથી શરીર શુદ્ધિ માટે પ્રાતઃ સ્નાન પરમ આવશ્યક છે. અનુચિત સ્થાન પર જવાથી, દાન લેવાથી અથવા એકાંતમાં કંઈક નિંદિત કર્મ થઈ જવાથી જે પાપ લાગે છે તે પ્રાતઃ સ્નાનથી ધોવાઈ જાય છે. જે મનુષ્ય પ્રાતઃ સ્નાન કરતો નથી તેની તમામ ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે. તેથી દરરોજ પ્રાતઃ સ્નાન કરવું જોઈએ. સ્નાન અને સંધ્યા વંદન વગેરે કાર્ય દર્ભ સાથે કરવાનું વિધાન છે. જે 7 દિવસ સુધી સ્નાન કરતો નથી, 30 દિવસ સુધી સંધ્યા નથી કરતો, 12 દિવસ સુધી હવન નથી કરતો તે બ્રાહ્મણ શુદ્ર જેવો થઈ જાય છે. ગાયત્રી જપ જેવું શ્રેષ્ઠ કાર્ય આ લોકમાં અથવા પરલોકમાં બીજું કોઈ નથી. તે જપ કરનારની રક્ષા કરે છે, તેથી તેનું નામ ગાયત્રી છે. પ્રણવ અને ત્રણ વ્યાહૃતો મંત્રની વ્યાહિતો મંત્રની સાથે હંમેશા રહેવી જોઈએ. બ્રાહ્મણે પ્રાણાયામ વખતે પ્રાણ, અપાન તથા સમાન આ ત્રણ વાયુને સંયમમાં રાખવા. શ્રુતિ સંપન્ન થઈને પોતાના ધર્મ પાલનમાં તદાકાર રહીને નિરંતર વૈદિક મંત્રનો સગર્ભ જપ કરવો. જપયુક્ત પ્રાણાયામ તે સગર્ભ કહેવાય. માત્ર ધ્યાનયુક્ત પ્રાણાયામ તે અગર્ભ કહેવાય છે. સ્નાન કરતી વખતે દેવતાઓ અને પિતૃઓને સંતુષ્ટ કરવા માટે સ્નાનાંગ તર્પણ કર્યા પછી જળમાંથી બહાર નીકળી બે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભસ્મ અને રુદ્રાક્ષની માળા ધારણ કરવી. આ પ્રમાણે સાધકે યોગના ક્રમથી હંમેશા જપ કરવા. રુદ્રાક્ષનું મોટું મહાત્મય છે. જે પોતાના ગળામાં 32, માથા પર 40, બંને કાન પર 6-6, બંને હાથમાં 12-12, બંને ભુજાઓમાં 16-16, શિખામાં 1 તથા વૃક્ષસ્થળમાં 108 રુદ્રાક્ષ ધારણ કરે છે તેને સ્વયં ભગવાન નીલકંઠ માનવામાં આવે છે. મુનિ, સોના અથવા ચંદીના તારમાં પરોવીને સાવધાનીપૂર્વક શિખા અથવા કાનમાં રુદ્રાક્ષ પહેરવી રાખવા જોઈએ. પુરુષે યજ્ઞોપવિત ધારણ કરવું તથા હાથમાં, ગળામાં અથવા પેટ પર પણ રુદ્રાક્ષ ધારણ કરવા. પ્રણવ સાથે પંચાક્ષર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. વિદ્વાન પુરુષે નિષ્કપટ ભાવે ભક્તિપૂર્વક પ્રસન્ન થઈ રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ. રુદ્રાક્ષ ધારણ કરવો એ ભગવાન શંકરના સાક્ષાત જ્ઞાનનું સાધન છે. બધા વર્ણના લોકો રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. ફરક માત્ર એ છે કે બ્રાહ્મણે મંત્ર પૂર્વક ધારણ કરવા અને બીજા વર્ણના લોકોએ મંત્ર રહિત ધારણ કરવા. અહો, રુદ્રાક્ષ નો કેટલો મહિમા છે એનું વર્ણન કરી શકું એમ નથી. તેથી પ્રયત્નપૂર્વક દરેકે રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ. નારદજીએ કહ્યું, હે નિષ્પાપ, આપે રુદ્રાક્ષનો મહિમા તો કહ્યો, પરંતુ રુદ્રાક્ષને સૌથી શ્રેષ્ઠ શા કારણે માનવામાં આવે છે કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, મુનિ, પ્રાચીન કાળની વાત છે. આ સંબંધમાં જ કાર્તિક સ્વામીએ ભગવાન શંકરજીને પૂછ્યું હતું. મહાદેવજીએ જે જવાબ આપ્યો એ હું તમને કહું છું. ભગવાન શંકરે કહ્યું, સદાનંદ, હું તત્વ સાથે અને સંક્ષેપમાં તમારા પ્રશ્નનું સમાધાન કરું છું. સાંભળો, ઘણા સમય પહેલાની વાત છે. ત્રિપુર નામનો એક અજેય દૈત્ય હતો. તેનાથી બ્રહ્મા વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓ પરેશાન હતા. ત્યારે બધાએ મારી પ્રાર્થના કરી ત્યારે હું ત્રિપુરાસુર સંબંધમાં વિચાર કરવા લાગ્યો. મારા એક દિવ્ય અસ્ત્રનું નામ અઘોર છે. તે ખૂબ વિશાળ અને પરમ સુંદર છે. તેને સર્વ દેવતાઓની આકૃતિ માને છે. એ ભયંકર અસ્ત્રમાંથી જ્વાળાઓ નીકળ્યા કરે છે. તમામ ઉપદ્રવોને શાંત કરવાની તેનામાં શક્તિ છે. મેં ત્રિપુરાસુરનો વધ અને દેવતાઓનો ઉદ્ધાર કરવા માટે મારા એ અઘોર શસ્ત્રનું ચિંતન કર્યું. ઘણી વાર સુધી મારા નેત્રો બંધ હતા. ત્યાર પછી મારા નેત્રોમાંથી થોડા જળના ટીપા પૃથ્વી પર પડ્યા. તે અશ્રુ બિંદુઓથી મહાન રુદ્રાક્ષ વૃક્ષ ઉત્પન્ન થયું. મારી આજ્ઞાથી સમસ્ત દેવતાઓના કલ્યાણાર્થે તે જ વૃક્ષમાંથી 38 પ્રકારના રુદ્રાક્ષ ફળ સ્વરૂપે પ્રગટ થયા. કપિલ વર્ણના 12 પ્રકારના રુદ્રાક્ષોની સૂર્યના નેત્રોથી શ્વેત વર્ણના 16 પ્રકારના રુદ્રાક્ષોની ચંદ્રમાના નેત્રોથી તથા કૃષ્ણ વર્ણવાળા 10 પ્રકારના રુદ્રાક્ષોની અગ્નિના નેત્રોથી ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવે છે. આ સૂર્ય ચંદ્ર અને અગ્નિરૂપી ભગવાન શંકરના 3 નેત્રો છે. આ પ્રકારે 38 પ્રકારના રુદ્રાક્ષ છે. શ્વેત વર્ણનો રુદ્રાક્ષ બ્રાહ્મણ જાતિનો, રક્ત વર્ણનો ક્ષત્રિય જાતિનો અને મિશ્ર રંગવાળો વૈશ્ય તથા કૃષ્ણ વર્ણવાળો શુદ્ર કહેવાય છે. અર્થાત જે તે વર્ણવાળા હોય પોતાના વર્ણનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. એક મુખવાળો રુદ્રાક્ષ સ્વયં શંકર ભગવાનનો વિગ્રહ છે. બે મુખવાળાને શંકર અને પાર્વતીનું, 3 મુખવાળાને અગ્નિનું, 4 મુખવાળાને બ્રહ્માજી, 5 મુખવાળાને કાલાગ્નિ નામના રુદ્ર માનવામાં આવે છે. 6 મુખવાળા રુદ્રાક્ષ કાર્તિક સ્વામીનું વિગ્રહ છે. મનુષ્ય આ રુદ્રાક્ષને પોતાના જમણા હાથમાં પહેરવો જોઈએ. 7 મુખવાળો રુદ્રાક્ષ મહાભાગ અનંગ છે. 8 મુખવાળો ભગવાન ગણેશ છે. તે ધારણ કરવાથી મનુષ્ય સર્વગુણ સંપન્ન બને છે. 9 મુખવાળો રુદ્રાક્ષ ભૈરવનું સ્વરૂપ છે. તેને ડાબી ભુજામાં રાખવો જોઈએ. જેના 10 મુખ હોય તે રુદ્રાક્ષ સાક્ષાત જનાર્દનનો વિગ્રહ છે. 11 મુખવાળો 11 રુદ્રની પ્રતિમા છે. જેને 12 મુખ હોય તેવા રુદ્રાક્ષને જે કાનમાં ધારણ કરશે તેના દ્વારા ભગવાન શિવની ઉપાસના આપમેળે થઈ ગણી ગણાશે. જો 13 મુખવાળો રુદ્રાક્ષ મળી જાય તો તે સર્વ સિદ્ધિ આપનાર કાર્તિક સ્વામી જેવો સમજવો. પ્રિય પુત્ર, જો ભાગ્યવશ 14 મુખવાળો રુદ્રાક્ષ મળી જાય તો તેને મસ્તક પર ધારણ કરવો જોઈએ. તે સ્વયં મારો વિગ્રહ છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી સર્વ પ્રકારના નાના મોટા પાપો નાશ થઈ જાય છે અને મહાન શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મુનિ, રુદ્રાક્ષ ધારણ કરનારો પુરુષ સદા દેવતાઓ દ્વારા પૂજાય છે. તેને અંતમાં પરમ ગતિ પ્રાપ્ત થાય છે. સદાનંદ, 108 રુદ્રાક્ષની અથવા 50 અને 27 મણકાની માળા બનાવીને પહેરવાથી અથવા તેનાથી જપ કરે તો તેને અનંત ગણું ફળ મળે છે. જે પુરુષ 108 રુદ્રાક્ષની માળા પહેરે છે તો તેને ક્ષણે ક્ષણે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી ભગવાન શંકરે રુદ્રાક્ષના પ્રકાર, માળાઓના લક્ષણ અને પ્રકાર ભેદ, માળા ધારણ કરવાનો વિધિ, તેનું ફળ તથા રુદ્રાક્ષનો મોટો મહિમા વિસ્તારપૂર્વક જણાવીને અંતમાં કહ્યું, એક મુખવાળો રુદ્રાક્ષ પરમ તત્વનો પ્રકાશક છે, તેને ધારણ કરવાથી હૃદયમાં પરમ તત્વનું જ્ઞાન થાય છે. મુનિવર, બે મુખવાળો રુદ્રાક્ષ અર્ધનારીશ્વરનું રૂપ છે, તેને પહેરી રાખવાથી ભગવાન અર્ધનારીશ્વર પ્રસન્ન થાય છે. ત્રણ મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે, તેના પ્રભાવથી બ્રહ્મ હત્યા તુરંત ભસ્મ થઈ જાય છે. અથવા ત્રણ મુખવાળો રુદ્રાક્ષ ત્રણ અગ્નિઓનું સ્વરૂપ છે, તેને જે ધારણ કરે છે તેના પર અગ્નિદેવ પ્રસન્ન થાય છે. ચાર મુખવાળો રુદ્રાક્ષ બ્રહ્માજીનું સ્વરૂપ છે, તેને ધારણ કરવાથી બહુ સંપત્તિ આરોગ્ય અને કીર્તિ પ્રાપ્ત થાય છે. સાથે સાથે તેનું હૃદય જ્ઞાનથી પૂર્ણ થઈ જાય છે. પવિત્રતા માટે ચતુર્મુખ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. પંચમુખી રુદ્રાક્ષ પંચ બ્રહ્મ સ્વરૂપ છે, તેને ધારણ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે. છ મુખવાળા રુદ્રાક્ષના આદિદેવતા કાર્તિક સ્વામી છે. કેટલાક વિદ્વાનો તેના પ્રધાન દેવતા ગણેશ છે એમ પણ કહે છે. સાત મુખના રુદ્રાક્ષના અધિદેવતા સાત માતૃકાઓ સાત અશ્વ અને સપ્ત ઋષિ પણ છે. તેને ધારણ કરવાથી અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આઠ મુખવાળા રુદ્રાક્ષના અધિદેવી અષ્ટ માતૃકા છે. આ રુદ્રાક્ષ આઠ વસુ અને ગંગાજીને સંતુષ્ટ કરે છે. તેને ધારણ કરવાથી આ દેવતાઓ પ્રસન્ન થાય છે. નવ મુખવાળા રુદ્રાક્ષને ધર્મરાજાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી યમરાજાનો કોઈ ભય રહેતો નથી. દસ મુખવાળા રુદ્રાક્ષને પ્રધાન દેવતા દસ દિક્પાલક છે. તેને ધારણ કરવાથી તેને દસે દિશાઓથી પ્રેમ મળે છે, તેમાં કોઈ સંદેહ નથી. અગિયાર મુખના રુદ્રાક્ષના દેવતા એકાદશ રુદ્ર છે. કેટલાક લોકો એના પ્રધાન દેવતા ઇન્દ્ર છે એવું કહે છે. તેને ધારણ કરનારના સુખમાં વૃદ્ધિ થાય છે. બાર મુખોથી યુક્ત રુદ્રાક્ષ ભગવાન મહાવિષ્ણુનું સ્વરૂપ છે. તેના અધિદેવતા બાર સૂર્ય છે. આ રુદ્રાક્ષ ધારણ કરનારનું આ દેવતાઓ સદા ભરણ પોષણ કરે છે. તેર મુખવાળો રુદ્રાક્ષ કામના અને સિદ્ધિ આપે છે. તેને ધારણ કરવાથી કામદેવ પ્રસન્ન થાય છે. ચૌદ મુખવાળો રુદ્રાક્ષ ભગવાન શંકરના નેત્રોથી પ્રગટ થયો છે. તેના પ્રભાવથી સર્વ પ્રકારની વ્યાધિઓનું શમન થાય છે અને મનુષ્ય આરોગ્યવાન બને છે. રુદ્રાક્ષ ધારણ કરનાર પુરુષે મદિરાપાન માંસાહાર લસણ કાંદા સરગવો ગુંદા ખાવા નહીં. ગ્રહણ વખતે વિષુ કાળે રાત દિવસ બરાબર હોય ત્યારે, સંક્રાંતિ સમયે અયન કાળે, અમાવસ્યા પૂનમ અથવા હર કોઈ પવિત્ર દિવસે રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે. અધ્યાય 3, 4, 5, 6, 7 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.